શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 18મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, દેશ દેશાંતરમાંથી પોતાની પત્નીઓએ સહિત હજારો જનો પુષ્પદોલોત્સવના દર્શન કરવા આ પવિત્ર વૃંદાવન તીર્થમાં આવ્યા હતા. તેમજ દુર્વાસા મુનિના શાપથી આ પૃથ્વી પર માનવયોનીમાં જન્મેલા અને અસુરો થકી અતિશય પીડાયેલા મરીચ્યાદિક મુનિઓ પણ ફરતા ફરતા તે વૃંદાવન ક્ષેત્રમાં આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણની ઈચ્છાથી તેઓને પોતાના પૂર્વ મૂળ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી પરસ્પર એકબીજાને ઓળખી ગયેલા તે મુનિઓ બીજા સંસારીજનો પોતાને ઓળખી ન શકે તે રીતે દૈવી ઈચ્છાથી તે વૃંદાવનના એકાંત પ્રદેશમાં સર્વે ભેળા થયા અને ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા લાગ્યા. તે સમયે પ્રદક્ષિણા કરતા ધર્મદેવે માર્ગમાં તેઓને લોકોત્તર લક્ષણોથી ઓળખી લીધા અને તે મરીચ્યાદિ મુનિઓએ પણ મનુષ્યાકૃતિમાં રહેલા ધર્મદેવને ઓળખી લીધા. હે રાજન, અરસપરસ ઓળખી જવાથી એકબીજાને અતિ હેતથી ભેટી પડ્યા અને પોતાનું સમગ્ર જીવન વૃત્તાંત એકબીજાને કહી અસુરોએ જે અતિ કષ્ટ આપ્યું હતું તે સર્વે કહેવા લાગ્યા. ધર્મદેવ મુનિઓના દુઃખે દુઃખી થયા અને મુનિઓ ધર્મના દુઃખે દુઃખી થયા. ત્યાર પછી મુનિઓ ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા, હે ધર્મદેવ, રુદ્રના અવતાર એવા દુર્વાસા મુનિના શાપથી આ જન્મમાં આપણે ભયંકર કષ્ટને પામ્યા. હવે તમારી પ્રાર્થના સાંભળ્યા પછી બદ્રિકાશ્રમમાં જે દુઃખનો અંત તેણે તમને સૂચવ્યો હતો તે અંત ક્યારે આવશે? ત્યારે ધર્મદેવ તેઓને કહે છે, હે મુનિઓ, દુર્વાસા મુનિનું વચન ક્યારેય મિથ્યા નહીં થાય. એથી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી ધીરજ રાખી એ કષ્ટને આપણે સહન કરવું રહ્યું. માટે હે મુનિઓ, આપણે આ પવિત્ર વૃંદાવન તીર્થને વિશે કંઈક એવો ભગવાન શ્રીકૃષ્ણની આરાધનારૂપ ઉપાય કરીએ કે જેનાથી શ્રીકૃષ્ણ ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય અને પોતાનું પ્રત્યક્ષ સાક્ષાત દર્શન આપણને આપે. ધર્મદેવ કહે છે, હે મુનિઓ, હું ભગવાન શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પુરસ્ચરણ કરીશ અને તમે સર્વે મુનિઓ પણ એ પુરસ્ચરણના અંગભૂત અન્ય અનુષ્ઠાનો કરો. હે રાજન, ધર્મદેવનું આ વચન સાંભળી મુનિઓ બહુ જ પ્રસન્ન થયા અને તે પ્રમાણે જ કરવાનો મનમાં દૃઢ સંકલ્પ કર્યો. ત્યારબાદ ધર્મ ભક્તિ અને સર્વે મુનિઓએ સંવંત 1836ના ફાગણવદી બીજને ગુરુવારે હસ્ત નક્ષત્રમાં શ્રી વિષ્ણુયાગનો પ્રારંભ કર્યો. તેમાં સર્વથી પહેલા મુખ્ય યજમાન સ્વયં ધર્મદેવે શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રના પુરસ્ચરણનો પોતાની શક્તિને અનુસારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રારંભ કર્યો. ત્યાર પછી કેટલાક મુનિઓ શ્રીમદ ભાગવતનું પારાયણ પુરસ્ચરણ વિધિ અનુસાર 7-7 દિવસે સંપૂર્ણ થાય તે રીતે કરવા લાગ્યા. કેટલાક મુનિઓ મહાભારતને વિશે ભીષ્મ પર્વમાં રહેલ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવા લાગ્યા. કેટલાક સ્કંદપુરાણમાં રહેલ શ્રી વાસુદેવ મહાત્મ્યના પાઠ કરવા લાગ્યા. કેટલાક મુનિઓ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવા લાગ્યા અને કેટલાક ઋષિઓ વિધિ પ્રમાણે વિષ્ણુ ગાયત્રી અર્થાત ઓમ શ્રી નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત એ મંત્રનો જપ કરવા લાગ્યા. કોઈ મુનિઓ ઉત્તર દિશા તરફ મુખ રાખી શ્રી નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા અને કેટલાક મુનિઓ માત્ર ભગવાન શ્રીકૃષ્ણના નામ મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, સ્વયં ભક્તિદેવી શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના પૂર્વાર્ધમાં રહેલ ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનું જેમાં વર્ણન છે તે રાસપંચાધ્યાયનો અચળ મનથી પાઠ કરવા લાગ્યા. હે રાજન, રાત્રિને વિશે જ્યારે સર્વે તીર્થવાસી યાત્રીઓ સૂઈ જાય ત્યારે ધર્મભક્તિ અને ઋષિમુનિઓ ભેળા મળી વીણા, મૃદંગ આદિ વાજિંત્રોના નાદની સાથે જયદેવ કવિએ રચેલા ગીત ગોવિંદ નામના કાવ્યનું ગાન કરતા હતા. આ પ્રમાણે મનને નિયમમાં રાખી ધર્મભક્તિ અને ઋષિમુનિઓ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરતા હતા. ત્યારે બે મહિનાના અંતે વૈશાખ સુદ મોહિની એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. તપથી અતિકૃષ્ટ થઈ ગયેલા શરીરવાળા અને પોતાને શરણે આવેલ તે ધર્મભક્તિ અને ઋષિમુનિઓ ઉપર પ્રસન્ન થયેલા સમર્થ ભગવાન શ્રીકૃષ્ણે તે દિવસે દયા કરીને પોતાનું સાક્ષાત દર્શન આપ્યું. ગોલોકધામને વિશે અખંડ રાસલીલામાં જેવા સ્વયં વિરાજમાન છે તેવાને તેવા જ સ્વરૂપે વૃંદાવનને વિશે પોતાની આરાધના કરી રહેલા ધર્મ, ભક્તિ અને ઋષિમુનિઓને ચંદ્રમાની જેમ શીતળતા આપનારા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા. ધર્મ, ભક્તિ અને ઋષિમુનિઓ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરી તે એકાદશીની રાત્રિએ વ્રતના અંગભૂત જાગરણ કરતા હતા. એમ કરતા બ્રાહ્મ મુહૂર્ત થયું ત્યારે એકાએક શીતળ શાંત મહાતેજનું તેઓને પ્રથમ દર્શન થયું. ત્યાર પછી કોટી કોટી સૂર્ય અને ચંદ્રમાની કાંતિ સમાન અને તેજસ્વી તેમજ સચ્ચિદાનંદ રૂપ એવા આ અક્ષર બ્રહ્મ તેજને વિશે સાક્ષાત શ્રીકૃષ્ણ નારાયણના ધર્માદિકને દર્શન થયા. નવીન મેઘની સમાન શ્યામસુંદર મૂર્તિ હોવા છતાં અતિશય તેજને લીધે શ્વેત જણાતા હતા. કોટી કોટી કામદેવને પણ મોહ ઉપજાવે તેવા અતિશય રૂપાળા હતા. અગ્નિથી તપાવેલા સુવર્ણના વર્ણની સમાન પીળા પીતાંબરને ધારી રહ્યા હતા. સુંદર લાલ ઘીલોડા જેવા અધરોષ્ઠ ઉપર કમળ સરખા હસ્તકમળથી વેણુને ધારી બહુ પ્રકારના સ્વરભેદથી વગાડતા હતા. નટવર જેવો સુંદર વેશ ધાર્યો હતો. મસ્તક ઉપર રત્નની પંક્તિઓ જડિત સુવર્ણનો મુકુટ શોભતો હતો. કાનમાં મકરાકાર કુંડળ શોભી રહ્યા હતા. કંઠમાં એક સરખા ગોળાકાર મોટા મોતીઓની માળા અને સુગંધિમાન સુંદર પુષ્પોની માળાઓ ધારણ કરી હતી. વિશાળ ભાલમાં કેસર ચંદનના સુંદર તિલકથી અતિશય શોભી રહ્યા હતા. તેમજ લટકતા સુંદર પુષ્પોના તોરાની પંક્તિઓથી પણ શોભી રહ્યા હતા. રત્નજડિત સુવર્ણના ઘણા આભૂષણો ધારણ કર્યા હતા. તેમનું મુખારવિંદ સોળે કળાએ ખીલેલા શરદ ઋતુના ચંદ્રમાની સમાન શોભતું હતું. શરદ ઋતુમાં ખીલેલા નવીન કમળના પત્રની સમાન વિશાળ નેત્રો શોભતા હતા. મસ્તક ઉપર ઝીણા વાકડિયાળા કોમળ એવા કેશ શોભી રહ્યા હતા. આવી રીતે ભગવાન શ્રીકૃષ્ણ દર્શનીય સમસ્ત શરીરના અવયવોથી શોભી રહ્યા હતા. રુક્મિણી, રાધા, લક્ષ્મણા, સત્યભામા, સત્યા, ભદ્રા અને જાંબુવતી આદિ પટરાણીઓ અતિ પ્રેમથી તેમના ચરણકમળનું સેવન કરી રહી હતી અને પોતાની દ્રષ્ટિ માત્રથી સર્વેના મનને પોતામાં ખેંચી લેતા હતા એવા સાક્ષાત શ્રીકૃષ્ણ નારાયણના ધર્મભક્તિ અને ઋષિમુનિઓને પ્રત્યક્ષ દર્શન થયા. વળી નંદ, યશોદા, વસુદેવ, દેવકી, બલરામ, સુભદ્રા વગેરે પરિવારજનો તથા નંદા, સુભદ્રા, સુરભિ આદિ ગાયો સ્નેહપૂર્વક એ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનું દર્શન કરી રહ્યા હતા. તેમજ અનેક પ્રકારના શૃંગારિક દ્રવ્યો હાથમાં લઈ ઉભેલી ગોપાંગનાઓના સમૂહો પ્રેમથી ચારે બાજુ વીંટાઈને તેમના મુખારવિંદનું દર્શન કરી રહ્યા હતા. સ્વયં પોતે સર્વે ભક્ત સમુદાયને મંદ મંદ હાસ્ય વડે આનંદિત કરી રહ્યા હતા. આવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણના સાક્ષાત દર્શન પામી પરમ આનંદ તથા આશ્ચર્યને પામેલા ધર્મભક્તિ તથા ઋષિમુનિઓ તેમને દંડવત પ્રણામ કરી બંને હાથ જોડી સામે ઊભા રહ્યા. તે ધર્મભક્તિ તથા ઋષિમુનિઓની નેત્રાદિક ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાન શ્રીકૃષ્ણની અતિશય રમણીય દિવ્ય મૂર્તિમાં ખેંચાઈ ગઈ. તેથી તેઓ કાષ્ઠના પૂતળાની જેમ સ્થિર ઊભા રહ્યા. ભગવાન શ્રીકૃષ્ણની ઈચ્છાથી તે સર્વે આમ એક મુહૂર્ત પર્યંત સ્થિરને સ્થિર ઊભા રહ્યા. ત્યાર પછી તેમની જ ઈચ્છાથી ફરી દેહની સ્મૃતિ પ્રાપ્ત થઈ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ નારાયણની સન્મુખ ઊભા રહી ધર્મદેવાદિ સર્વે ઋષિમુનિઓ તે સર્વેશ્વર શ્રીકૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં વૃંદાવનમાં ધર્મભક્તિ અને મુનિઓએ વિષ્ણુયાગની આરાધનાથી પ્રસન્ન કરેલા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દર્શનથી આપેલા આનંદનું નિરૂપણ કર્યું એ નામે 18મો અધ્યાય પૂર્ણ થયો.